પણ શ્રદ્ધા છે એમને કે મળશે એમને ખોરાક. શ્રદ્ધા ક્યાં નથી? તમે ટ્રેનમાં બેઠા છો ને, તર્ક કરો કે જેમ મને ઊંઘાવી રહી છે તેમ ડ્રાઈવરને પણ ઊંઘ આવશે, પછી ઊંઘ ઉડી જશે તમારી. અને શ્રદ્ધા હશે ને કે સીટ સારી મળી ગઈ, પાથરી દીધું આપણે આપણું બ્લેન્કેટ, આપણી ચાદર. અને ડ્રાઈવરમાં શ્રદ્ધા હશે ને તો જે સ્ટેશને જવું હોય તે સ્ટેશને પહોંચી શકો છો. શ્રદ્ધા એ ફક્ત ધર્મનો વિષય નથી, શ્રદ્ધા તો ડગલે પગલે વપરાતી આપણી એક ઇન્દ્રિય છે, આંખની જેવી, કાન જેવી, નાક જેવી. એક વાત સમજો, તમને કોઈક વસ્તુ જોવી હોય, આ પેન છે, આ હું તમારી સામે મૂકી રહ્યો છું, આ પેન છે, તમને ખબર કેવી રીતે પડી? તમે કહેશો અમને દેખાઈ રહી છે, પણ દેખાય તો સ્વપ્ન છે, આ સ્વપ્ન નથી તેની ગેરંટી શું? જો એમ પૂછો તો તમે શું કહેશો? કે ના, અમને શ્રદ્ધા છે કે અમે જાગી રહ્યા છીએ. પાછી શ્રદ્ધા આવી ગઈ. કોઈ જો એમ આર્ગ્યુમેન્ટ કરે કે તમે જાગી રહ્યા છો એનું પ્રમાણ શું? બહુ મોટા ઝેન સાધુ થયા, જૈન નહીં હો, ઝેન. એમણે એક બહુ મજેદાર વાત કહી છે કે એકને એક દિવસે સ્વપ્નું આવ્યું, અને સ્વપ્નમાં એમને એવું સ્વપ્ન આવ્યું કે પોતે તિતલી થઈ ગયા. તિતલીને શું કહેવાય ગુજરાતીમાં? હા, પતંગિયું. એ પતંગિયું બની ગયા. પતંગિયું બની ગયા, સવારે ઉઠ્યા ત્યારે એમને પાછો ધર્મ સંકટ ઊભો થઈ ગયો. કયો ધર્મ સંકટ? કે પતંગિયાને સ્વપ્ન આવ્યું કે હું છું, કે મને સ્વપ્ન આવ્યું કે હું પતંગિયો છું, નક્કી કેમ કરવું? દાખલા તરીકે ધારો કે મને પતંગિયો હોવાનું સ્વપ્ન આવ્યો, તો પતંગિયાને સ્વપ્ન આવી રહ્યો છે કે શ્યામ મનોહર છે, કે શ્યામ મનોહરને સ્વપ્ન આવ્યો કે પતંગિયો છે, નક્કી કેવી રીતે કરવું? તર્ક આમાં કામ નહીં કરે, શ્રદ્ધા જ કામ કરશે. શ્રદ્ધા ક્યાં નથી કામ કરતી? તમારી સેલ્ફ અવેરનેસ જે છે ને, તમારી પોતાની આત્મસભાનતા છે, તેમાં શ્રદ્ધા જ કામ કરી રહી છે. શ્રદ્ધા એટલી મોટી ઇન્દ્રિય છે ભગવાને આપણને આપેલી. એ ફક્ત ધર્મનો વિષય નથી, ડગલે પગલે હસ્તમિલાપ કરીએ છીએ, શ્રદ્ધાથી તો કરીએ છીએ. કોને ખબર છે કે જે હસ્તથી આજે આપણે મિલાપ કરી રહ્યા છીએ તે કાલે આપણને વેલણથી કૂટશે નહીં આપણું માથું? કોને ખબર છે? કૂટી શકે માથું એ જ વેલણથી, પણ શ્રદ્ધા છે તેથી હસ્તમિલાપ કરી રહ્યા છીએ ને. તો શ્રદ્ધા ક્યાં નથી? શ્રદ્ધા દરેક ઠેકાણ છે. શ્રદ્ધાનો શુદ્ધ અર્થ સમજો. શ્રદ્ધાનો અર્થ છે સ્વીકૃતિનો ભાવ. મેં આ સ્વીકાર્યો, મારામાં સ્વીકારની ક્ષમતા હોય તો હું સ્વીકારી શકું. માણસમાં સ્વીકારની ક્ષમતા ન હોય તો માણસ ન સ્વીકારી શકે. ઘણા લોકોને જ્યારે પોતાનો આત્મવિશ્વાસ ડગી જતો હોય છે, આત્મશ્રદ્ધા ડગી જતી હોય છે, ત્યારે સ્વીકારવાની શક્તિ ખોઈ દેતા હોય છે. જેમાં ઝેન મુનિની વાતમાં આવે, સાધુની વાતમાં આવે છે, એનો આત્મવિશ્વાસ ડગી ગયો એક સપનું જોતા, કે ત્યારે હું પતંગિયાનું સ્વપ્ન કે પતંગિયો મારો સ્વપ્ન, એનો વિશ્વાસ, આત્મશ્રદ્ધા ડગી ગઈ. એટલે શ્રદ્ધા એ ધર્મની પહેલી પત્ની છે. આંધળી શ્રદ્ધા નહીં હો, ફરીથી હું તમને સાવધાન કર્યો છું, આંધળી શ્રદ્ધા નહીં, સ્વીકૃતિનો ભાવ. સ્વીકૃતિનો ભાવ કે શ્રી કૃષ્ણ મારો રક્ષક છે, આ શ્રદ્ધા છે. નાના બાળકના કાનમાં જ્યારે આપણે મંત્ર બોલીએ, કે જ્યારે આપણે સભાનતાથી અષ્ટાક્ષર લેતા હોઈએ છીએ, આપણને ક્યાં ખબર છે કે શ્રી કૃષ્ણ એટલે શું, અને શ્રી કૃષ્ણ મારું શરણ છે એ શરણનો અર્થ શું? ઘણા લોકોને ચિંતા થતી હોય છે કે શ્રી કૃષ્ણ મારું શરણ છે નું મતલબ મારી શરણમાં શ્રી કૃષ્ણ છે કે હું શ્રી કૃષ્ણની શરણમાં હું છું? અર્થ કેવી રીતે કરવો એનો? અર્થઘટન જ નથી થતો. એટલે ઘણા લોકોને ખબર નથી હોતી કે શરણનો મતલબ શું. આપણે ગુજરાતીનો શરણ આમાં સમજતા હોઈએ છીએ. સંસ્કૃતમાં ગુજરાતીનો જે શરણનો અર્થ છે તે સંસ્કૃતનો અર્થ નથી. સંસ્કૃતમાં શરણનો અર્થ છે ઘર કે રક્ષક. જ્યારે આપણે એમ કહીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એક અર્થ થાય કે શ્રી કૃષ્ણ એક એવો નિવાસ સ્થળ છે, એક એવો દિવ્ય નિવાસ છે કે જેમાં હું વસી રહ્યો છું. એ એક્ઝેક્ટ નર અને નારાયણનો ભાવ છે કે શ્રી કૃષ્ણ નારાયણ છે ને હું નર છું. નરનું જે અયન હોય એ નારાયણ, નરો જ્યાં રહેતા હોય તે નારાયણ. તો એ અર્થમાં શ્રી કૃષ્ણ મારો રક્ષક, મારો ઘર છે કે હું કૃષ્ણમાં રહી રહ્યો છું, અથવા શ્રી કૃષ્ણ મારો રક્ષક છે. ઘર પણ આપણો રક્ષક જ હોય છે, તેથી જ ઘરને પણ આપણે ઘર કહેતા હોઈએ છીએ. એટલે એ આપણને ક્યાં ખબર હોય છે, પણ આપણામાં શ્રદ્ધા છે, સ્વીકારનો ભાવ કે એક વર્યો ગોપી જન વલ્લભ, નહીં સ્વામી મારે બીજો રે કોઈ. એ આપણો શ્રદ્ધાનો સ્વીકૃતિનો ભાવ છે, કોઈકને સ્વીકારવાનો ભાવ છે. એ સ્વીકારનો ભાવ ડગલે પગલે આપણો પ્રકટ થતો હોય છે. એક વાત સમજો, જોકે થોડોક વિચિત્ર જોક છે, પણ એક પંડિતજી ઉપદેશ આપતા હતા શ્રદ્ધા અને વિશ્વાસનો. તે કોકે જઈને પૂછ્યું કે મહારાજ, તમે શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રવચન કરી રહ્યા છો, પણ શ્રદ્ધા અને વિશ્વાસનો અંતર શું? ત્યારે પંડિતજીએ બહુ મજેદાર વાત કહી કે મારે જે છોકરા થયા એ મારા છે, એ મારી શ્રદ્ધા છે, પણ મારા પત્નીનો વિશ્વાસ છે. મને શું ખબર કે મારા છે કે નહીં, શ્રદ્ધા છે મને કે મારા હોવા જોઈએ, વિશ્વાસ તો એના પત્નીને, મારી પત્નીને છે કે એના દીકરા છે. બાકી મારી તો ફક્ત શ્રદ્ધા જ કામ કરી રહી છે. શ્રદ્ધા અને વિશ્વાસનો મૌલિક અંતર એણે આવી રીતે સમજાવ્યો. એટલે એક વાત સમજવા જેવી વાત છે કે શ્રદ્ધા એ સ્વીકૃતિનો ભાવ છે. ખરેખર આપણને ખબર નથી હોતી કે કોનો કોણ છે, પણ જેનો સ્વીકારનો ભાવ છે કે જે મેં સ્વીકાર્યો તે મારી શ્રદ્ધા. પણ વિશ્વાસ શ્રદ્ધા કરતાં એક ઉપરની વસ્તુ છે. વિશ્વાસ એને કહેવાય કે જે વારે ઘડીએ આપણને અનુભવાયું હોય કોઈક વસ્તુ, અને જેના અનુભવ ફરીથી અનુભવ થતા આપણા શ્વાસ અધ્ધર ન થતા હોય તેનો નામ વિશ્વાસ. અચાનક કોઈક વસ્તુ અનુભવાય ને તો આપણા શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે, સદ્ધર નથી રહેતા. તો શ્વાસ જેના કારણે અધ્ધર ન થતા હોય તેનો નામ વિશ્વાસ. તે શ્રદ્ધાથી ચઢિયાતી અવસ્થા વિશ્વાસની છે, અને વિશ્વાસથી ચઢિયાતી અવસ્થા નિષ્ઠાની છે, કે જે તમને શ્રદ્ધા છે એટલે જેને તમે સ્વીકાર્યો, જેનામાં તમને વિશ્વાસ છે તે મુજબ તમે વર્તી શકો તો એ તમારી નિષ્ઠા કહેવાય. તો ધર્મ શ્રદ્ધા, ધર્મ વિશ્વાસ અને ધર્મ નિષ્ઠા એ ત્રણ ઉત્તરોત્તર એક પછી બીજા આવતા સ્ટેપ્સ છે. તેથી જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિષ્ઠા ભાવે ફલમ તસ્માન નાસ્ત્યેવેતિ વિનિશ્ચય, નિષ્ઠા ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. તમે કયા ધર્મના સાચા અનુયાયી છો એનો પૂરેપૂરો, એનું પૂરેપૂરું પ્રમાણ તમને કયા ધર્મમાં શ્રદ્ધા છે એનાથી સિદ્ધ નથી થતું. કેમ કે શ્રદ્ધા એ તો સ્વીકૃતિનો ભાવ છે, તમે સ્વીકાર્યો, પણ એ સ્વીકૃતિના ભાવ પછી તમારે તેવો વિશ્વાસ કેળવાયો છે કે નથી કેળવાયો અનુભવના આધારે. એ કેળવાયો હોય તો તમને ધર્મ શ્રદ્ધા નથી, ધર્મ વિશ્વાસ છે. અને એ વિશ્વાસ મુજબ તમે ધર્મને આચરી શકો છો કે નથી આચરી શકતા, તે મુજબનું સાધન તમે કરી શકો છો કે નથી કરી શકતા, કરી શકતા હો તો તમારી ધર્મમાં નિષ્ઠા છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ પણ ધર્મ સફળ ત્યારે જ થાય છે કે જ્યારે ધર્મ નિષ્ઠા હોય ત્યારે. તમારી શ્રદ્ધા વિશ્વાસમાં કેળવાય, વિશ્વાસ નિષ્ઠામાં કેળવાય, ત્યારે નિષ્ઠા ફલમાં ફૂલી ફૂલતી ફલતી હોય છે. એટલે શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા અને સફળતા એ ઉત્તરોત્તર આવતા ધર્મના એક સ્ટેપ્સ છે. તેમાં પહેલી ધર્મની પત્ની શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા એ ધર્મની પ્રથમ પત્ની છે. તેની બીજી પણ ઘણી બધી ધર્મને વરનારી બીજી પણ ઘણી બધી પત્નીઓ છે, તેનું આપણે જોઈએ વિવરણ. અને કહે છે કે બીજી ધર્મની પત્ની છે મૈત્રી. બહુ જ સુંદર વાત છે. હું એક ધર્મને સ્વીકારી ચૂક્યો, એ શરણાગતિ હોય, સમર્પણ હોય, સેવા હોય કે ભક્તિ હોય, કોઈ કર્તવ્યને મેં જ્યારે ધર્મ તરીકે સ્વીકાર્યો, તેને બીજો સ્વીકારતો હોય તેનામાં મને જો મૈત્રી ભાવ નથી આવતો, મતલબ કે મેં એ કર્તવ્યને ધર્મ તરીકે નથી સ્વીકાર્યો પણ કોઈક લાભને કારણે સ્વીકાર્યો છે. કોઈ પણ કર્તવ્યને આપણે ધર્માર્થ સ્વીકારી શકીએ, ધનાર્થ સ્વીકારી શકીએ, કામ સુખાર્થ સ્વીકારી શકીએ, મોક્ષાર્થ સ્વીકારી શકીએ, ઘણા બધા હેતુઓથી આપણે ઘણા બધા કર્તવ્યોને સ્વીકારી લેતા હોઈએ છીએ. ધર્માર્થ સ્વીકારવો એક સ્વીકાર. આમાં એક સૂક્ષ્મ અંતર સમજવા જેવું છે કે કોઈ કર્તવ્યને આપણે ધર્માર્થ સ્વીકારીએ અને કોઈ કર્તવ્યને આપણે ધર્મ રૂપે સ્વીકારીએ, બહુ સૂક્ષ્મ અંતર છે. ધ્યાનમાં લેશો તો ખ્યાલમાં મજા આવશે તમને. ધર્માર્થ કોઈ કર્તવ્યને સ્વીકારવો એટલે એ કર્તવ્ય ધર્મ નથી, પણ આ કર્તવ્ય કરવાથી મારો ધર્મ સંપન્ન થશે, તેથી આપણે એ કર્તવ્યને ધર્માર્થ સ્વીકાર્યો અને ધર્મ રૂપે સ્વીકાર્યો એટલે આ કર્તવ્ય જ મારો ધર્મ છે. આનાથી બીજો કોઈ ધર્મ મારે વધારે સિદ્ધ કરવો નથી. જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભજન આપણો ધર્મ છે, સ્વસ્ય અયમેવ ધર્મ. કોઈ ધર્મની સિદ્ધિ માટે આપણે ભગવદ્ ભજન નથી કરી રહ્યા, પણ ભગવદ્ ભજનને ધર્મ રૂપે કરી રહ્યા છે. એટલે ધર્માર્થ કોઈ કર્તવ્યને સ્વીકારવો એ સ્વીકૃતિમાં જ એ ધર્મ નથી, એ આપણે ખુલાસો કરી દઈએ છીએ. કેમ કે એને એ કર્તવ્યને આપણે ધર્મ રૂપે નથી સ્વીકારી રહ્યા, પણ ધર્માર્થ સ્વીકારી રહ્યા છે. મેં પહેલા દિવસ, કાલની વાત છે, કાલે જ તો શરૂ થઈ ને, કાલે જ મેં વાત કરી હતી સવારના સેશનમાં કે પત્નીને ધર્મ પત્ની એટલા માટે કહેવાય કે ધર્માર્થ સ્વીકારેલી જે સ્ત્રી એને ધર્મ પત્ની કહેવાય. આ મારા ધર્મની સહચારણી છે, જે હું ધર્મ કરીશ એમાં અડધો ભાગ એનો હશે. મારું ધર્મ હું સંપન્ન કરી શકું તેના માટે મને કોઈક સ્ત્રીની અપેક્ષા હોય, એ ધર્માર્થ પત્ની, ધનાર્થ પત્ની એટલે પેલી દહેજવાળી પત્નીઓ જેને પરણ્યા પછી બાળી નાખવામાં આવતી હોય છે, એ ધનાર્થ પત્ની. એમ ધર્માર્થ પત્ની ધર્મ પત્ની, ધનાર્થ પત્ની ધન પત્ની જેને પરણ્યા પછી બાળી શકાય. ઉલટું અર્થ નહીં લેતા હું ભાઈ સાહેબ, હું કોઈક બીજા અર્થમાં કહી રહ્યો છું. કામાર્થ પત્ની એટલે જે ફક્ત કામોપભોગ માટે સ્વીકારી હોય, અને મોક્ષાર્થ પત્ની એટલે મુક્ત થવા માટે સ્વીકારી હોય. એમ પત્નીઓ પણ ચાર જાતની હોઈ શકે, પતિ પણ ચાર જાતના હોઈ શકે, ધર્મપતિ, ધનપતિ, કામપતિ, મોક્ષપતિ. પતિ પણ ચાર જાતના હોઈ શકે. એમ કોઈ કર્તવ્ય પણ ધર્માર્થ હોઈ શકે, ધનાર્થ હોઈ શકે, કામાર્થ હોઈ શકે, મોક્ષાર્થ હોઈ શકે. ક્યારે પુષ્ટિમાર્ગમાં કોઈને કલ્પના નહીં આવી હોય એવી વાત હવે પ્રવૃત્ત થઈ રહી છે કે ધનાર્થ આપણે સેવા કરી શકીએ છીએ. આશ્ચર્ય થાય છે, સેવા ધનાર્થ હોય તો, જો સેવા ધનાર્થ હોય તો ગોસ્વામી પણ ધનાર્થ હોઈ શકે ને. એ ગોસ્વામી કેવી રીતે ધનાર્થ હોઈ શકે એનો એક તમને દાખલો આપું. આમાં કડીવાલા રાજેશ બાવાએ મને આ ધર્મોપદેશ કર્યો. એ મુંબઈ અવારનવાર પધારતા તો એમના દાદાજીના કોઈક સેવક ને કામ સોંપતા, શાક લઈ આવવાનું, કંઈ કરિયાણાની વસ્તુ લઈ આવવાનું. જ્યારે લાવે ત્યારે 5-10 રૂપિયા એમાંથી પચાવી જાય, એટલે 5 નીચી જ હોય, 10માં લાવે 5 પોતાના ગજવામાં નાખે ને 5 નીચી જ આપે. ઉચિંતો એક દિવસે રાજેશ બાવાના ખ્યાલમાં આવી કે આવો ઘોટાલો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમે અમારા દાદાજીના સેવક થઈને આવું કાં કરો? એણે બહુ સુંદર જવાબ આપ્યો કે કૃપાનાથ, ગામમાં બધો આસુરી દ્રવ્ય છે, દૈવી દ્રવ્ય તો ફક્ત આપને ત્યાં જ છે, અને દૈવી દ્રવ્ય ન હું વાપરું તો મારી મતિ ભ્રષ્ટ થાય, એટલા માટે 5 ના 10 કરું છું. તે ધનાર્થ ગુરુ, હો, જેમ ધર્માર્થ ગુરુ હોઈ શકે તેમ ધનાર્થ ગુરુ પણ હોઈ શકે, કામાર્થ ગુરુ પણ હોઈ શકે, એની વિવેચના હું કરવા નથી જતો હમણાં. ઘણા બધા જાણતા હશે કે કામાર્થ ગુરુ કેવા હોય. મોક્ષાર્થ ગુરુ હોઈ શકે, પણ આપણે ત્યાંની વાત એક સ્પષ્ટ સમજો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે પુરુષાર્થો માટે ભક્તિ નથી કરવાની, ભક્તિ માટે ચારે પુરુષાર્થ કરવાના છે. એટલે ભક્તિ માટે આપણે ચારો પુરુષાર્થ કરીએ છીએ,